મિત્રો, આપે જોયું હશે કે નમ્ર માણસ એ ક્યારેય એવું નથી કહેતો કે મને બધું આવડે છે, કારણ કે એ જાણે છે કે જીવન પોતે જ એક મોટું શિક્ષણ છે. જ્યારે માણસ નમ્ર રહે છે ત્યારે તેનું મન ખુલ્લું રહે છે. ખુલ્લું મન નવા વિચારો માટે, નવી રીતો માટે અને નવી શીખો માટે. અહંકાર માણસને અટકાવે છે, પણ નમ્રતા માણસને આગળ વધારતી જ રહે છે. નમ્ર માણસ ભૂલમાંથી શીખે છે, ટીકાને તક બનાવે છે અને દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખવાની તૈયારી રાખે છે, ભલે વ્યક્તિ નાની હોય કે મોટી. એક વાત યાદ રાખવા જેવી ખરી કે જે જેટલો નમ્ર એ એટલો જ વધારે વિકસે. શીખવાનું બંધ થાય એ દિવસે વિકાસ પણ બંધ થાય. નમ્ર માણસ પાસે હંમેશા શીખવા માટે જગ્યા એટલે હોય છે કે એને પોતાની મર્યાદાઓ સ્વીકારવાની હિંમત હોય છે. જે નમ્ર રહે છે એ જીવન પાસેથી સતત શીખે છે અને શાંતિ સાથે આગળ વધે છે. આપણે સંકલ્પ કરીએ, હું નમ્ર રહીશ, શીખતો રહીશ અને દરરોજ થોડો વધુ સારો બનતો રહીશ.